શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 50મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ચરોતર પ્રદેશના દરેક ગામોમાં શ્રીહરિના આશ્રિત નરનારીઓ રહેતા હતા. તેમના ગામોમાં જઈ શ્રીહરિ સર્વે ભક્તજનોને પોતાના દર્શન આદિનું ખૂબ જ સુખ આપતા હતા. આ રીતે શ્રીહરિ મહી નદીને ઉતરી કાનમ દેશના ભક્તજનોના ગામોમાં રહી સર્વેને સુખ આપતા ભરૂચ શહેરમાં પધાર્યા. હે રાજન, બંને દેશના ગામોમાં સર્વેશ્વર્ય સંપન્ન ભગવાન શ્રીહરિએ વિચરણ કર્યું. તેમાં કોઈ ગામમાં એક દિવસ, કોઈમાં બે દિવસ, કોઈ ગામમાં અડધો દિવસ, કોઈમાં 8 દિવસ અને કોઈ ગામમાં 15 દિવસ નિવાસ કર્યો. શ્રીહરિ જે જે ગામોમાં રહેતા હતા તે તે ગામોમાં શતશાસ્ત્રોના પ્રમાણવાળા વચનામૃતોથી ભાગવત ધર્મનું સ્થાપન કરતા અને તેના શત્રુ અધર્મને મૂળમાંથી ઉખેડીને ફેંકી દેતા હતા. આ રીતે સૌને સુખી કરતા હતા. હે રાજન, શ્રીહરિ તે ગામોના નિવાસ દરમિયાન કોઈ ગામમાં મહારુદ્ર, તો કોઈ કોઈ ગામમાં વિષ્ણુયાગ અને કોઈ ગામમાં ગાયત્રીનું પુરસ્ચરણ અને કોઈમાં લક્ષ્મી સૂક્તનું પુરસ્ચરણ કરાવતા હતા. કોઈમાં વિષ્ણુ સહસ્ર, નારાયણ કવચ અને શ્રીમદ ભગવદ્ ગીતા આદિના પુરસ્ચરણ કરાવતા હતા. હે રાજન, કોઈ ગામમાં શ્રીહરિએ વેદ પારાયણ અને કોઈ ગામમાં શતરુદ્રી, કોઈ ગામમાં શ્રીમદ ભાગવતનું પુરસ્ચરણ અને કોઈ ગામમાં માત્ર દશમસ્કંધનું અને કોઈ ગામમાં શ્રી વાસુદેવ મહાત્મ્યનું પુરસ્ચરણ કરાવ્યું. હે રાજન, પૃથ્વી પર એકાંતિક ધર્મની પ્રવૃત્તિ કરવા માટે નિરંતર વિચરણ કરી રહેલા સ્વતંત્ર ભગવાન શ્રીહરિ પોતાના સુરત શહેરના ભક્તજનોની પ્રાર્થના સાંભળી રેવા નદી ઉતરી તાપી નદીને કિનારે સુરત શહેરને વિશે વિક્રમ સંવત 1866ના વૈશાખ સુદ બીજને દિવસે પધાર્યા. તે સમયે સુરત શહેરના ભક્તજનો ભગવાન શ્રીહરિ પોતાના શહેરમાં પધારી રહ્યા છે તેવા સમાચાર સાંભળતાની સાથે આનંદમાં આવી ગીત વાજિંત્રોના મધુર સ્વરની સાથે દશે દિશાઓને ગજવતા અનેક પ્રકારના દર્શનીય રથ આદિ વાહનો લઈ શ્રીહરિની સન્મુખ પધાર્યા. હે રાજન, સુરતના ઇન્દ્રસેન મહારાજાના મંત્રીવર્ય અરદેસરજી પણ ભગવાન શ્રીહરિની સેવા સિવાય સર્વે કામોને મૂકી તત્કાળ પોતાના મોટા ભાઈ પારસી પિલુ સાહેબ તથા અન્ય રાજકીય મહાનુભાવોની સાથે શ્રીહરિને પોતાના નગરમાં લઈ આવવા રાજાએ મોકલેલી ચતુરંગીણી સેનાને સાથે લઈ વિવિધ પ્રકારના બેન્ડવાજાઓનો ધ્વનિ કરતા કરતા શ્રીહરિની સન્મુખ આવ્યા. ત્યારે તેમની સાથે રાજ આશ્રિત મોટા મોટા શાસ્ત્રવેત્તા વિદ્વાન બ્રાહ્મણો તથા અન્ય ભૂદેવો પણ શ્રીહરિની સન્મુખ પધાર્યા. સર્વે જનો નગરની સમીપે જ પધારેલા ભગવાન શ્રીહરિને જોઈને એકાએક દંડવત પ્રણામ કરવા લાગ્યા. હે રાજન, શ્રીહરિએ પણ સન્મુખ આવેલા સર્વેને યથાયોગ્ય માન આપી સુંદર ચાલવાળા ઊંચા ઘોડા ઉપર બિરાજમાન થઈ સર્વે પૂર્વાસી ભક્તજનોને આશ્ચર્ય અને આનંદ ઉપજાવતા થકા વાજતે ગાજતે નગરમાં પ્રવેશ કર્યો. ત્યારે નગરના જનો શ્રીહરિને નમસ્કાર કરવા લાગ્યા. પછી અરદેશરજી આદિ ભક્તજનોએ અનંત વૃક્ષોથી શોભાયમાન વિશાળ વાડીમાં રહેલા શોભાયમાન મોટા મહેલમાં ભગવાન શ્રીહરિ તથા સાથે પધારેલા સર્વે સંતો, પાર્ષદો, ભક્તોને યથાયોગ્ય નિવાસ કરાવ્યો. ત્યાર પછી સર્વે ભક્તજનો ભગવાન શ્રીહરિનો આતિથ્ય સત્કાર કરી આદરપૂર્વક સેવા કરવા લાગ્યા. તેમાં આંબારામ આદિક વિપ્ર ભક્તજનો તથા ભાલચંદ્ર, ગિરિધર, ગોવિંદ, યાદવ, ભીખાભાઈ, મોતીભાઈ, લક્ષ્મીચંદ્ર, નરોત્તમ અને ભગવાનજી વગેરે અનંત વૈશ્ય ભક્તજનો હતા તે પોતાના માનવ જન્મને સફળ કરવા માટે ભગવાન શ્રીહરિની સેવા કરવા લાગ્યા. તેવી જ રીતે મહાલક્ષ્મી, જીવંતી, લાડુ, દેવિકા આદિ અનંત સ્ત્રી ભક્તજનો પણ શ્રીહરિની ભાવથી સેવા કરવા લાગી. સુરતવાસી સર્વે ભક્તજનોએ સુવર્ણના આભૂષણો, અનેક પ્રકારના સુંદર વસ્ત્રો, છત્ર, ચામર, સુગંધિમાન પુષ્પની માળાઓ અર્પણ કરી, પછી મહાઆરતી ઉતારી ભગવાન શ્રીહરિની પૂજા કરી, પછી અનેક પ્રકારના ભક્ષ્ય ભોજ્યાદિ પકવાનો તથા વિવિધ પ્રકારના શાકો જમાડી ભગવાન શ્રીહરિ તથા સંતોને તૃપ્ત કર્યા. હે રાજન, ભગવાન શ્રીહરિએ બીજે દિવસે અક્ષય તૃતીયા હોવાથી પોતાના ભક્તજનો દ્વારા ભગવાન શ્રી પરશુરામનો પ્રાદુર્ભાવ મહોત્સવ ઉજવ્યો. સમ્રાટ એવા મુંબઈના ગવર્નરે સુરત શહેરના શાસન ઉપર નિયુક્ત કરેલા ઇન્દ્રસેન રાજાએ સુંદર અશ્વો જોડેલા રથ આદિ વાહનો મોકલાવીને સંતમંડળ સહિત શ્રીહરિની મોટા સન્માન સાથે પોતાના કોટમાં પધરામણી કરાવી નૂતન વસ્ત્રો, ધન અને આભૂષણો અર્પણ કરી મોટા ઉપચારો વડે પૂજા કરી. ત્યારે ઇન્દ્રસેન મહારાજાના મંત્રીઓ અને શ્રીહરિના ભક્તો એવા અર્દેસરજી કોટવાળ વગેરે રાજકીય પુરુષોએ પણ અતિ આદરપૂર્વક પોતાના ભવનમાં ભગવાન શ્રીહરિની પધરામણી કરાવી. તે સમયે પોતાના મોટા ભાઈ પીલુ સાહેબની સાથે અર્દેશર તથા અન્ય મંત્રીઓએ પણ અમૂલ્ય એવા બહુ પ્રકારના વસ્ત્રાલંકારો અને દ્રવ્ય અર્પણ કરી ચંદન પુષ્પાદિકે કરીને ભગવાન શ્રીહરિની મહાપૂજા કરી. હે રાજન, શ્રીહરિ સાથે દ્વેષ કરનારા સુરત શહેર નિવાસી કેટલાક વૈષ્ણવો હતા. તેઓ કાંઈક ઉપદ્રવ કરવા ઈચ્છતા હતા, પણ શ્રીહરિના અતિશય પ્રતાપથી કાંઈ પણ ઉપદ્રવ કરી શક્યા નહીં. આ રીતે ભગવાન શ્રીહરિએ તે સુરત શહેરમાં ભાગવત ધર્મનું સ્થાપન કરવા માટે પોતાના શાસ્ત્રીય અમૃત વચનોથી પૂર્વાસી જનોમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કર્યો. હે રાજન, સમર્થ ભગવાન શ્રીહરિએ પોતાને પ્રાપ્ત થયેલા અમૂલ્ય વસ્ત્રો, આભૂષણો અને પુષ્કળ ધન અતિ પ્રસન્ન થઈ સુરતના બ્રાહ્મણોને દાનમાં આપી દીધું. હે રાજન, આ રીતે પૃથ્વી પર વિચરણ દરમિયાન નરાકૃતિ ધરનાર પરબ્રહ્મ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે જે ગામ કે નગરમાં પધરામણી થઈ અને તેમની પૂજા થઈ, ત્યાં સર્વત્ર પોતાના ભક્તોએ અર્પણ કરેલ મહાધન વસ્ત્રાદિક વડે તે સર્વ સ્થળના બ્રાહ્મણોની દરિદ્રતા વિલીન થઈ ગઈ. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં સુરત શહેરમાં ભવ્ય પધરામણી અને રાજા તથા મંત્રીઓ દ્વારા થયેલી મહાપૂજાનું વર્ણન કર્યું. એ નામે 50મો અધ્યાય પૂર્ણ થયો.